જોયા કરું, વર્તન થાય તો વર્તન ને અસર કરે ને તોય જોયા કરું, આપણે લેવા દેવા રહે તોય જોયા કરું. ને ભાવ થાય તો, ભાવ થાય તો જોયા કરો, વર્તન થાય તો જોયા કરો, વાણી ને બોલી જવા આપણા, વાણી નીકળે તોય જોયા કરું. વાણી હોય છે, જુદા રહેવું થઈ જવું જોઈએ, જુદી સ્ટેપે કળા થઈ જાય. અને અમે તો જોઈએ છે અંબાલ, આ જ્ઞાની પુરુષ વાતો કરતા હોય તે એમને દેખાય બધું, જે કરતા હોય દેખાય એમને. એને તમારે તો આ કરવાનું, સારી ભાવ કરવાના. અત્યારે પહેલે સ્ટેપે દૂર ના થાય, એકદમ બહુ જાતું નું છે ને, એટલે એકાદ સ્ટેપ વધારે, એટલે જ બે તળે તરકાઈ જ બે તરકાઈ જમતા. દાદા અમારા બીજા અવતારમાં પણ અમે આવી રીતે જુદા જ રહેવાના? પછી ઉપાધિ, દાદા એ કહે કે મારે બોલવું બહુ નથી તો કેમ બોલાય, એવું કે છે. મારે બહુ બોલવું નથી તો કેમ બહુ બોલાય કે આટલું બધું કહેવાય ને, બોલાવ શું તારે આ છૂટ છે દાદા મળ્યા પછી. પેલો છે બાર ખોટી દીકાર, અને દાદા મને છૂટ છે, કારણ જે છે એટલું જ બોલાશે. જેટલું છે એટલું બોલાશે, બીજું નહીં બોલાય, બીજું આ કશું નહીં બોલાય. હલાવો પૂછો દાદુ, મારી બેબી ને લઈને આવું છું સ્કૂલ માંથી હમણાં 5 મિનિટ માં. હા જઈ રહ્યો. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, 200મો પત્ર. જ્ઞાન મળવાની નાશ થાય છે એમ નિશંક માનવું. ત્રીજું, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક લજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. ચોથું, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાની ઈચ્છાએ વર્તવું એમ જીગાત્માર્થિક સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ સ્વવર્તા અનાધિકારથી રખડ્યો છે. પાંચમું, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે યાજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનીની નિવૃત્તિ થવી સંભવતી નથી. છઠ્ઠું, જ્ઞાની આજ્ઞાની આરાધને કરી શકે છે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આશક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય છે. ધન કે છે એમને જરૂર નથી, શા માટે ધન નો ઘાલો છો, લોભ ના જાય, નહી તો તેમાં તેમાં રે ચિત્ત, અને અહીંયા રેમ તો રેમ જુદા ઉત્પન્ન થાય. સંસારમાંથી ઉડી જવું જોઈએ, સંસારમાંથી મન ઉડી જવું જોઈએ. પણ દાદા એ તો દાદા મળી ગયા પછી ઉડી જ ગયું છે, ઉડી જાય, સહજ થઈ ગયું છે. એ બધા ના થઈ જાય, કોઈ કોઈ ને ના થાય થાય એના આટલા પત્ર લખેલું, કોઈ કોઈ ને ના થાય એના માટે આ પત્ર લખેલા. સાતમું, જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મોક્ષા લાશીને કર્યા વિના ઉપદેશક પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસની નો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુએ કહેલું છે. આઠમું, આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. નવમું, ઋષભદેવજીએ 98 પુત્રોને દ્વારાથી મોક્ષ થવો થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. દસમું, પરીક્ષિત રાજા ને સુખદેવજી એ ઉપદેશ કર્યો છે. અગિયારમું, અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાની જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાની આજ્ઞાનો અરાજક અંત મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. બારમું, શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવની અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. આપણી પાંચ આજ્ઞા દાદા એ આરાધના હોવી જોઈએ, બરાબર. તેરમું, આ જ્ઞાન માર્ગ ની શ્રેણી એ કહી એ પામ્યા વિના બીજા માર્ગ થી મોક્ષ નથી. ચૌદમું, એ ગુપ્ત તત્વ ને જે આરાધા છે તે પ્રત્યક્ષ અમૃત ને પામી અભય થાય છે. ગુપ્ત તત્વ ને જે આરાધે છે, ગુપ્ત તત્વ એ શુદ્ધ આત્મા તત્વ, તે પ્રત્યક્ષ અમૃત બીજા આરાધના એના કરાય બીજા ના. એટલે એને પ્રત્યેક અમૃત મળે ને, ગુપ્ત તત્વ. ગુપ્ત તત્વ ગુપ્ત તત્વ એટલે આપણે વંદનમાં રહેલા પરમાત્મા દાદા, એમને પૂજવાનું નથી કેતા ને, આપણે વંદનમાં રહેલા. જમવાનું અભડે મૂકે ની વાત તમારે, ગોખો વાંચો તો શું ગોખો છે, લઈ બેંગ લાવ. શોભે છે કેવા, શોભે છે કેવા, શોભે છે દાદાજી, શાંતિ ના આપે ને. એ તો બોલા દાદા નો હીરો બંધ કરાવી દે. દાદા પણ બહુ જ ભલા છે, દાદા નો સત્સંગ કરવાનો કઈ કામ હોય આ હોય મગજ કરવાનો તો વહેલા વહેલા ઘરનું કામ મૂકીને પણ બધાને ઘરે આવી જાય. પ્રતિક્રમણ કેટલા કરવાના, આપણે પ્રતિક્રમણ કેટલા કરવાના, અને જૂના દોષો ના પ્રતિક્રમણ કેટલા કરવાના. જૂના દોષ નો તો બાધે ભારે કઈ નાખવાના, જૂના દોષો ના બાધે ભારે, એટલે હું ના સમજી. અંબારી અંબારી યાદ કરી, એટલે યાદ આવે એટલે દોષ કરવા, ના યાદ આવે એટલે કઈ નઈ. એટલે આપણને દોષો ના યાદ આવે પછી નહીં કરવાના, થયેલા દોષો યાદ આવે તો કરવાના, કરવાના. નહીં તો આપણને એમ બુદ્ધિ થી એમ લાગે કે આ દોષ પહેલો હોવો જોઈએ, હા તો યાદ કરીને કરવાનો, બુદ્ધિ થી લાગે. યાર નવરાશ હોય ત્યારે આ કરવાના, બધા નવરાશ ના હોય ત્યારે જે તરત અત્યારે થઈ ગયો દોષ શૂટ ઓન સાઈટ જેવું. પણ દાદા એક સમય એવો આવે ખરો ને કે પ્રતિક્રમણ કરવાનું કાર્ય પણ બંધ થઈ જાય. હા આવી જાય, ભેગું કરવું, હજે કરવું, મોડું કરવું. ના પણ કાર્ય એટલે શું, કે કોઈ પણ જાતનું લાગતું નહીં હોય, કે કોઈ પણ ની અંદર રાગ દ્વેષ લાગતો નહીં હોય, જરૂર નહીં. તો કાર્ય એ પ્રતિક્રમણ કરવાનું કામ બંધ થઈ જાય ને, જરૂર નહીં, એની જરૂર નહીં, પછી એની જરૂર નહીં. બરાબર, શું રાગ દ્વેષ ના લાગે એટલે કોઈ નહીં, પણ તમને કોઈ પણ કાર્ય તમે કરો કે તેની પાસે એ નહીં લાગે, અંદર હૃદયમાં ચોંટે નહીં, એટલે કોઈ દોષ કર્યો નથી લાગતો ને તમને, એટલે હવે મને યાદે નથી આવતું ને મને દોષે નથી લાગતો, પણ છતાં એમ થાય કે કદાચ એ મટોળું બટોળું રહી ગયું છે, લાવે પાછું ધોઈ કાઢું. આવું કા પેલા અમારા પુસ્તક માં હતું કે મહાવીર સ્વામી ભગવાન થયા એ દરરોજ ના હજાર પ્રતિક્રમણ કરતા હતા, દરરોજ ના હજાર. તો જે આપણે તો કેટલા કરો, હજાર કરતા હશે શું, એમને એટલા હજારો પા એ કર્યા હશે, કર્મ કર્યા હશે, અથવા તો એવા કોઈ જોડે અસામાથી ના એવું નહીં, પણ અનંત અવતાર ના એ પ્રતિક્રમણ કરતા હતા. અનંત અવતાર ના કે જે અવતારો માં ભટકી ભટકી ના આવ્યા, એટલે કઈ રીતે હજાર કરે ના, એટલે પ્રતિક્રમણ કરે જ જાય. બીજું કશું નહીં. પણ દોષ જોયા વગર પ્રતિક્રમણ કેવી રીતે કરો? દોષ જોયા વિના પ્રતિક્રમણ કરે એટલે કે કોઈ પણ જીવાત્મા ની હું માફી માંગુ છું. કોઈ પણ જીવાત્મા અનંતકાળમાં મેં કોઈ માં ભૂલ્યા તે બસ બોલ્યા જ કરો. હર વાર બોલવાનું દરેક સવાલ છે કે આપણે શુદ્ધાત્મા ની પ્રાર્થના કરીએ, શુદ્ધાત્મા ની ભક્તિ કરીએ અને દાદા ની ભક્તિ કરીએ, બે માં તફાવત ખરો? કોઈ તફાવત કઈ નહીં. કેવી રીતે ભક્તિ માં શું મુખ્ય પહોંચે પૂછી જો. કોઈ તફાવત, કોઈ તફાવત નહીં. દાદા ની વિશેષ ફળે. હા, શું દાદા ની? દાદા ની વધારે ફળે. એટલે એમના કહેવા પ્રમાણે ચાલુ, એમના કહેવા પ્રમાણે એ જ આપણો આત્મા બરાબર. મે શુદ્ધ આત્મા કે દાદા ને કહો અમને થોડી આજ્ઞા કરો. શુદ્ધ આત્મા ખોટું નથી, એમાં એટલે મુખ્ય વસ્તુ જ છે ને. આપડે જાણી લીધું એટલે જ્ઞાન જ કામ કર્યા કરે. તમારે કઈ ખબર નહીં, જ્ઞાન જ કામ કર્યા કરે. જ્ઞાન જ કામ કર્યા કરે એટલે આપડે તો જાણી લેવાનું કામ છે, કજું કરવાનું નથી. જાણી લેવાનું, સમજી લેવાનું બરાબર. આપણે જે પ્રતિક્રમણ ની વાત થઈ તેની અંદર આપતાવાણી માં મેં વાંચ્યું હતું પ્રતિક્રમણ ના લખાણ ની અંદર કે સંવાદ થાય છે કોઈ રાજા ના છોકરા ખબર નહીં અને બુદ્ધ ભગવાન નું. તો એક જણ કહે છે કે પ્રતિક્રમણ કોઈ પણ વસ્તુ ખોટી થઈ હોય તેના કરવાના. ચંદ્રકેત ગૌતમ પેલા અંકિત ગૌતમ સ્વામી ને ભગવાને કહ્યું ને અનંત કુમાર કે આનંદ સ્વામી ને પ્રતિક્રમણ કરી આવ. પેલું ધ્યાન ઉપજ્યું છે ગૌતમ તું તો કે ના ખોટી વાત કે ના તું જઈને પ્રતિક્રમણ કરી આવે. આનંદ શ્રાવક સાચો છે એટલે પછી એ ગયા. એટલે આનંદ શ્રાવક એવું કહ્યું કે મેં ખોટું કર્યું નથી એટલે હું પ્રતિક્રમણ નહીં કરું. ત્યાં ગૌતમ સ્વામી ની દ્રષ્ટિ એમ હતું કે ખોટું છે એટલે એનું પ્રતિક્રમણ કરવાનું. તો પછી મહાવીર પાસે આવે અને મહાવીર ને પૂછે છે તો મહાવીર કહે કે ગૌતમ તું ખોટો છે તું ત્યાં જઈને પ્રતિક્રમણ કરી આવ. કરી આવે તમે શું પૂછવા શું માંગો છો? એટલે ખોટાનું જ પ્રતિક્રમણ કરવાનું હોય કે ખરાનું પણ? સાચા ખરેખર તમે ભૂલ કરી હોય તો જ પ્રતિક્રમણ કરવાનું. હા, તમે ભૂલ ન કરી હોય તો પછી એનું પ્રતિક્રમણ પ્રતિક્રમણ નહીં. આપણને દિલ્લી અંદર લાગે ચોટતું જરા જરા તમારું કે દુઃખ થતું હતું તો ખબર પડી ગઈ ને. દુઃખ થાય તો ખબર પડી જાય કે આ ભૂલ થઈ ગઈ. અગર તો આપણને સામાના મોઢા પરથી ખબર પડે કે આને બિચારાનું દુઃખ થયું, અહિત થયું લાગ્યું. દાદા હિંસક ભાવ, લોભમાં હિંસક ભાવ, લોભમાં બીજાનો ખોટા મને મળે નવલોભ. તારા ખોટા મળશે બીજાના ખોટા નું પણ મને મળી જાય નવલોભ. એટલે હિંસા જ છે ને. બે ત્રણ મહાત્મા નો તો કાચો રહ્યા છે બધા બરાબર. લડી તો બરોબર જેવું છે એવું રાગે પડતું નથી. થોડું પડી ગયું પણ જેવું છે એવું રાગે પડતું નથી. બરાબર ભૂલાવે નહીં પડતું. ચોખ્ખી થઈ ને આ પેલા કરતા દાને ચોખ્ખી થઈ ને. હા ખરાબ દાનત નું ફળ છે આ બધી ઇફેક્ટ છે. બધી ઇફેક્ટ છે અમુક દાડા બધી ઇફેક્ટ રહે, પછી પછી પેલી પેલી ઇફેક્ટ આવે, સારી સારી ઇફેક્ટ આવે, પછી જશે ઈઝીલી ચાલ્યા કરે. ફરી રાજધાની એક્સપ્રેસ જેવું ચાલ્યા કરે. સારું ને બધા સત્સંગમાં રહી છે કે આ બિચારા ન છૂટકે જવું પડે ને. હિન્દુસ્તાન માં 10-15-20 ફોન આવતા છે આના શા માટે, એમ બિચારો મળવાનો ટાઈમ મળતો નથી, મળવાનો ટાઈમ મળે તો જવું પડે, બધી મુશ્કેલી હોય તારું. અને મનમાં એવી ભાવના કે મારી પાસે ક્યારે આવવાનું, $2,000 આપું, આવું આવું $1,000 ક્યાં જ કરે, $2,000-2.5 લાખ બોલતો નથી બધા. બધાના જુદા જુદા વિચારો, પણ આ જે ગોદામ આવેલા ને એનો સ્વભાવ છે, દેખાવ છે. બારવટિયા જેવો હતો કેટલો દારૂ, કેટલો માંસ, તોફાન તોફાન તોફાન બધું જતો રહ્યું. અરે સિગરેટ બીડી જતી તમાકુ એટલું બધા વ્યસાય થઈ જાય, શરીર મુશ્કેલી મૂકે જાય. એટલે ધીમે ધીમે એને કાઢવાનું, વ્યસનો આપણી પણ ચડી દે એવું નહીં કરવાનું. પણ એ જવાનું ને દાદા, એ વહેલું મળવું એની મેરેજ જશે, જવાનું જ. પણ સંજોગો જોઈએ ને, એકદમ જો કરીએ ને તો મુશ્કેલી મૂકી જાય. કોઈ કોઈ આધાર જ નહીં ને. સ્ત્રી છૂટી થઈ ગઈ, છોકરો છોટો થઈ ગયો, નામ પાડી દે. એટલા માટે નામ પાડ્યું છે એમ કે. હા, પણ નામ પાડ્યું પેલું કોનું નામ હોય થી વધારે આત્મા નું નામ કે છે. તો આત્મા છો, કસ્તુરભાઈ છો અત્યારે, આત્મા છે. તો કસ્તુરભાઈ ને કઈ પણ નું ઇફેક્ટ થાય નઈ ને, કસ્તુરભાઈ કઈ ઇફેક્ટ થાય તમે પકડી લેતા નથી ને? નહીં, નથી લેતા. છેટા કેમ બેઠા છો? કસ્તુરભાઈ ઇફેક્ટ છે. છેટા બેઠા જ નથી, તમારે નજીક નજીક આવતા નથી. એ કસ્તુરભાઈ ઇફેક્ટ, આત્મા ઇફેક્ટ નો. છેટા છે જ નહી. એ તો મોટી સારી વાત કહેવાય. પણ આ બધા કે છો, આમ નજીક આવો, વાત કઈ પૂછો, પૂછો આમ શું વાંધો છે? નથી બાપા, કસે છેતા નથી. આ બધા ચેતન ધારી આત્મા છે, એની નજીક જ છે. શું કહો તમે? સંપૂર્ણ વિતરાગતા છે, બાકી છે. આપ જાણો, એ તો કે છે આપ જાણો. વિતરાગતા હોય તો નિર્ભયતા હોય, કોઈ જાતનો દુઃખ ના હોય. વિતરાગતા નું ફળ શું? ટેન્શન રહી થવું. શું ચિંતા નથી એમ, કોઈ ચિંતા કોઈ ટેન્શન નથી. બઉ સારી વાત કહેવાય. તો પછી આ લોકો ને થોડું થોડું લાભ આપતા શું ખોટું કહેવાય? કરીએ જ છે. મંદિર માં બધો પ્રોગ્રામ કરે છે ને, ત્યારે પૂજા ને બધામાં લાભ આપે છે. હમણાં મહાવીર જયંતિ ઉજવેલી દાદા, હમણાં હમણાં મહાવીર જયંતિ સંઘે ઉજવેલી. નહી જાણવાનું આપડે કઈ કોઈ જાણીએ છીએ, જાણવાનું કઈ કોઈ નહીં જાણતા, એ બધી વાતચીત કરો આપડે. હવે બોલો મારે પ્રશ્ન નથી, પણ એમ કે આપડે વાતો કરવાની છે એટલે હું સાંભળું છું. લોકોને માટે પ્રશ્ન, લોકો તમારા પ્રશ્ન નથી પડ્યા, લોકોને માટે પ્રશ્ન તો ઉભા હોય. ભગવાન આવી રહી પણ પોતાનું કલ્યાણ થયા પછી લોકો કેમ કલ્યાણ થાય એવી એમની ભાવના હતી. અને કર્યું હતું એમને તીર્થંકર થઈને ગોત્ર ભરીને. એટલે આપડે આ તમારે પ્રશ્ન ના રહે, પણ લોકો માટે કઈ પ્રશ્ન તો ઉભા થવા જોઈએ ને. લોકોને આંતરિક શું થયું છે એ તમને મોડે બધા કહે નહી. આંતરિક શું અશાંતિ છે એક શાંતિ છે કોઈ મોડા પર કહે નહીં. પોતે પોતાનું છુપાઈને જ બધા વાત કરે. માટે એની જો આપણે એવી સમજ બહાર પાડીએ કે જેથી લોકોને મન શાંતિ થઈ જાય. એટલે એ વાતચીત કરો કે આપણે જે આપણે બધા ભેગા થઈને કઈક બહાર પાડીએ. અત્યાર સુધી તો જે જાણ્યું કામ લાગે બરાબર. અત્યાર સુધી જે જાણ્યું એ જગત જાણવું, હવે જાણવો છે તો આત્માને જાણવો છે. દાદા એના માટે રાહ જોવાની, એના માટે રાહ જોવાની આત્મા જાણવા માટે એમ. અનંત રાહ જુએ છે ને, પણ એવો તક મળવી જોઈએ ને. ટ્રેન આયા જ આવે નહી ત્યાં સુધી રાહ જોવાની. ટ્રેન આવી આપણે ખાતરી થઈ જાય તો બેસી જવાય, પણ આપણે જયારે બીજા ગામની ટ્રેન લાગે છે તો શું કરવાનું, અટકી જાય. પછી બીજી ગાડી જયારે આવતા ફરી એટલે કઈ એવો રસ્તો કાઢો લોકોને કામ લાગે એવું. તમારી થોડી વાત કરો, થોડી વાત હું કરું, થોડા બધા વાતો કરે એનો નિવેડો આવી જાય એનો. આત્મા જાણવા છે તો કેવી રીતે જાણવો, આત્મા એ શું છે, શબ્દ છે કે મૂળ વસ્તુ છે, વસ્તુ તો વસ્તુ કેવા રૂપે છે, બધું એને જાણવાની જરૂર. કેવા રૂપે આત્મા છે જે રૂપ માણસ કલ્પી ન શકે એવા રૂપે, કોઈ પણ માણસ કલ્પી ન શકે એવા રૂપે રહેલો છે. કારણ કે કલ્પના થી બહાર વસ્તુ છે, એવી વસ્તુ છે કલ્પના ની બહાર. નિર્વિકલ્પ છે, શું છે એટલે કલ્પના પહોંચી શકે નહીં, ત્યાં બુદ્ધિ પહોંચી શકે નહીં, એવી જગ્યાએ આત્મા રહેલો છે. બોલો, બુદ્ધિ છે બીજું અત્યાર શહેરી લોકોની પાસે બુદ્ધિ ની જરૂર નથી. એટલે જયારે બુદ્ધિ ખલાસ થઈ ગયું હોય એવા હોય એ આત્મા ને પહોંચી શકે, બાકી બીજા આત્મા ને પહોંચી શકે. એટલે એમાં બુદ્ધિ ની જરૂર નથી. બુદ્ધિ આત્મા દેખાતો નથી, છે તે દેખાતો નથી. બુદ્ધિ છે આ સંસાર માં ઉભો થયો અને બુદ્ધિ એ જ આપણને ભેદ પાડ્યા છે કે આ મારું, આ મારા વાઈફ નું, આ પ્રોફિટ નહીં લોસ. ધંધો ઉભા કરનાર બુદ્ધિ છે. પ્રોફિટ જોતું હોય તો લોસ થઈ પાકે છે એ વાત નક્કી થઈએ ને. જ્ઞાન એવું પ્રોફિટ લોસ થતું નથી. જ્ઞાન માં ખરાબ સારી વસ્તુ હોતી નથી. જ્ઞાન તો એક જ હતું કે અવિનાશી અને આ અવિનાશી બસ. જ્ઞાન એવું ના કે વિનાશી ના બે ભાગ છે, આ સારું ખોટું એવું જ્ઞાન ના દેખાય. એ બુદ્ધિ દેખાડે એને વિનાશી ના બે ભાગ કર્યા, સારું ને ખોટું. સારું કહ્યું તેથી રાગ ઉત્પન્ન થયો, ખોટું કહ્યું એટલે દ્વેષ ઉત્પન્ન થયો, અને એમ કહ્યું સંસાર માર્યો. બીજાનું કઈ માર્યો તેમ એ મળતો આવે છે, પરંપરા થી ચાલુ આવે છે. પરંપરા થી એમ ચાલવા જ કરે છે. કોઈ પુસ્તક વાંચતું નથી કે હવે રસ્તો કઈ હાથ છે એક બીજો છે. મનુષ્ય ના રૂપ આટલી ચિંતાઓ કેમ, આટલે દુઃખ કેમ, આટલી ઉપાધિ કેમ, બધા લોકો શાંતિમાં છે, જાનવરો પણ શાંતિમાં છે, પણ આ લોકો ચિંતા પાર કરે છે. કારણ કે આ લોકો સમાજ એવું બંધારણ બધી બુદ્ધિ થી કે સમાજ ટોચ ઉપર જાય ત્યારે આનંદ જતો ઉત્પન્ન થાય, અને ડાઉન જાય ત્યારે ચિંતા પાર ના રહે. એટલે ચડુતર રાખી આ લોકોએ, જ્ઞાન ચડુતર રાખતું નથી, સર તમારા રાખે છે. એટલે આ શોખ ચડુતર કરવા ગયો તેની આ ઉપાધિ છે. અને ચિંતાઓથી બીજું પાર તો ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય, એટલે આ બધી અધોગતિનો કારણ છે. ધર્મ ધ્યાન નું કારણ દેવ ગતિ ને મનુષ્ય ગતિ છે. એટલે બધી આવવાને આપણે જ ઉભાધું કરેલું છે આ બધું, અને તે આપણે આમાં નિમિત્ત છીએ. આપણે કઈ કરતા નથી, કરતા તો જગત માં કોઈ હતો નહીં, છે નહીં, થશે નહીં. નૈમિતિક રૂપે કરતા છે, નૈમિતિક રૂપે. દાદા, પ્રાણીઓને તિર્યંશ ગતિને એ લોકોને ચિંતા નથી કહીએ છીએ આપણે, એમને ખવડાવવાની, છોકરાઓને એમના બચ્ચાઓને પાળવા પોસવાની ચિંતા એવું નહી, એ ચિંતા ના કહેવાય. એમનો મન લિમિટેડ હોય, લિમિટેડ મન, લિમિટેડ બુદ્ધિ, અને લિમિટેડ ચિત્ત ને લિમિટેડ અહંકાર, અને આપણું અનલિમિટેડ હોય. એટલે એને ચિંતા કેટલી થાય, એ ચિંતા ગણાય નહી. ચિંતા અહંકાર હોય, એ અહંકાર કરે નહી. કોઈ સિંહ હોય તો પણ નહીં, સિંહ હોય તો પણ નહીં, સ્ત્રી હોય પુરુષ ના, સિંહ સિંહ સિંહ વાઘ હોય તો પણ નહીં, અહંકાર હોય નહીં એમને. એ તો ભમૈડા ની પેટ ફર્યા કરે, પ્રકૃતિ જેમ નતા હોય તેમ. એટલે સિંહ સદા હિંસા કરે તો એને દોષ એને લાગે નહી, એનું ફળ ભોગવવું પડે. નવા કર્મ ના બંધાય, પણ જૂનું કર્મ એને ભોગવવું પડે ખરું. એટલે દાદા, આપણે મનુષ્ય ગતિ માં જ આ કર્મો ભોગવવાના, બાકી બીજી કોઈ યોનિ માં કર્મ નહીં ભોગવવાના, ખાલી કર્મો ભોગવવા જ જવાનું ને. બે થાય, પેલા માં ચાર્જ, અમાર ચાર્જ બી થાય, પેલા માં ના થાય. પેલા અહિયાં પુરાણ અહિયાં જ થાય, પુરાણ ને ગલન અહિયાં, પુરાણ અહિયાં થાય, ગલન ત્યાં બધું ગલન થાય. અહીં એટલું જ આઈગોઇઝમ છે, બુદ્ધિ અહીં એકલી જ છે. દેવગતિ માં નહીં દાદા, દેવગતિ માં પુરાણ ના થાય, બધું કોઈ પુરાણ કોઈ જગ્યાએ નહીં. પુરાણ વાળી જગ્યા કેવી હોવી જોઈએ, ખુલ્લું છે. દેવગતિ સેફ સાઈડ છે, એને પૂરણ. અરે એ બેંક, બેંક નું એકાઉન્ટ ભોગવવા ગયા છે બેંક માં, જે જમે રકમ થયેલી હતી એ ભોગવવા ગયેલા. એ જમે રકમ પૂરી થઈ ભોગવી જશે, એટલે પાછા અહીં આવી જશે. અરે આ ડેબિટ ચૂકવવા ગયા છે, એ ડેબિટ પૂરું થઈ જશે, એટલે અહીં આવી. ને ક્રેડિટ ડેબિટ ઉભું કરવાનું કાર કોનું આ મનુષ્ય કોનું બરાબર અનંતકાર થી દાદા એમને આ છે અનંતકાળ થી જીવ નું અનંતકાળ થી જીવ નું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કા થતી નથી અને તે શું કરવાની કરવાથી થાય એક જ વાત છે ને એ પ્રશ્ન છે અનંતકાળ થી જીવ નું અનંતકાળ થી જીવ નું પરિભ્રમણ થયા છે અનંત અવતારથી ભટક્યા ગયા છે પરિભ્રમણ એ સાહિત્યકારોના શબ્દો પણ પરિભ્રમણ આપણે યથાર્થ સમજાય નહી એટલે આપણે આપણી ભાષા વાત કરીએ ને તો અનંતકાળ થી જીવ ભટક કર્યા કરે પરિભ્રમણ આપણે અસર ના કરે અને ભટક કરે તો અસર થાય ના આપણે એટલે અમારા ભાષા ચોખ્ખી ભાષા ને એ લોકોને તરત અસર થઈ જાય અને પરિભ્રમણ થાય કે પરિભ્રમણ થયું છે કે ભટક ભટક અનંત અવતારથી ભટક ભટક કર્યા તો બે કલાક ભટકી આવ્યો હોય ને મા બાપ મળે નઈ ક્યાં ભટકવા ગયો હતો તો ઉપાધિ થાય છે તો અનંત અવતારથી ભટકે ભટક કર્યા કરે છે પરિભ્રમણ ક્યાં કરો નિવૃત્તિ બીજો કોઈ ઉપાય જ નથી આ વર્લ્ડ માં એક જ્ઞાની પુરુષ જેના બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હોય એક જ્ઞાની પુરુષ પોતે ભટકવાથી મુક્ત થયા છે અને એ આપણને ભટકવાથી મુક્ત કરે બીજો કોઈ ઉપાય છે નહીં એટલે એમને પોતે ઉપાય નો જવાબ ના લખ્યો પણ એ લખ્યું કે આ વાક્યમાં અનંત સમયનો છે અને એ વાક્યમાં રહેલી ચિંતા કર્યા વિના રહેલી ચિંતા તેને માટે દ્રઢ થઈ ઝુગડ્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ બાંધન એના માટે ઝૂરવું પડે ભટક ભટક કેમ થાય છે એ બધું વિચારવું પડે ખૂબ વિચાર વિચાર આવે એટલે સમજાય નહી કે આ ખ્યાતિ આમ થાય છે એટલે તમારે એ શોધવાનું છે ત્યાર પછી બીજું ધારણાનું શોધ કરાય છે કે છે પણ આપણે ચાલી રહ્યા અનંત કાઠી ભટકવા જેના જ્ઞાની પુરુષ છે જેના બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે એવા જ્ઞાની હોય તો એમનું ભટકવાનું બંધ થઈ ગયું આપણે ભટકવાનું બંધ કરી આપે અને ભટકવાનું બંધ ના કરે તે જ્ઞાની ભેદ વિજ્ઞાની ના કહેવાય કોઈ શાસ્ત્ર જ્ઞાની હોય કોઈ શબ્દ થી જ્ઞાની હોય જો પોતે જાણતા હોય બીજાને જણાવી શકે નહી એટલી સ્થિતિ હોય અને જે ભેદ વિજ્ઞાની તો બીજાને હું પાલ અને આ તો અક્રમ વિજ્ઞાન છે જટ પાર એનો પાર આવી ગયો પછી ઉકેલ દિવડો જ આવી જાય તો બીજું પૂછવાનું છે આગળ વાત કરો પૂછવાનું કઈ નથી એનાનું સંદર્ભમાં પૂછવાનું પછી શું આગળ કે છે પણ એ રહેવું પડે એ જીજ્ઞાસુ જીજ્ઞાસુ પણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ જીવને બે મોટા બંધન છે. મુનિ પણે રહેવું પડે છે, મુનિ પણ એવા જિજ્ઞાસુ. જીવને બે મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. આ બે બંધન લઈને ભટેક ભટેક કરે છે. આ બે બંધન ના હોય તો ભટેક ભટેક ના કરે. સ્વચ્છંદ અને સમજાવો દાદા પ્રતિબંધન. સ્વચ્છંદ એટલે શું સમજાવો? સ્વચ્છંદ પોતાને ના પડે પરણે, પોતાને ના પડે ઘર ચલાવે, પોતાને ના પડે નોકરી કરે. સમજે કાયદેસર નહી, પોતાનું દાપણ થવાને કાયદા જાણતો હોય પણ પોતાનું પણ દાપણ મૂકે. પોતાનું દાપણ એટલે પોતાની બુદ્ધિ, પોતાની બુદ્ધિ સાચી માની બધું કર્યા કરે. સમજે એ સજન કહેવાય. એ સજન થી આ સંસાર ઉભો રહ્યો છે. રોકે જીવ સજન તો પામે અવશ્ય. આ મનુષ્ય બધા સજન રોકે તો અવશ્ય મોક્ષ પામે. કે આત્મજ્ઞાની એવા ભગવાને એને કહ્યું કે ઘણા લોકો માં પામી ગયા પણ પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સચંદ તે રોકાય. અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. પોતે જાતે છતું નીકળવા જાય તો પોતે ડબમણો થઈ જાય. પોતાનું ડાપણ ના ચાલે એટલે બુદ્ધિ વધારે થઈ જાય. હા, એટલે તમારે બધા સ્વતંત્ર કયું કેવાય એટલે અમે તમને કહ્યું તમે મોક્ષે જવા. સ્વતંત્ર કહ્યું શું? મારી આજ્ઞામાં તમે નિરંતર રહો એટલે તમારો સ્વતંત્ર અમે રહ્યો નહીં. થોડું ઘણું તમે ઘેર છે તમે સ્વતંત્ર કર્યા કરો પણ છેવટે મારી આજ્ઞામાં જ આવવાનું ને. એ તો આજ્ઞા જ નહી. સ્વતંત્ર એટલે શું કે ચોપડીઓ માંથી દવા જોઈ અને પોતે દવા બધી લાવી અને જાતે બનાવી પી જવી એનું નામ સ્વતંત્ર. તો કઈ પીતો નથી લઈ પીએ છું. ડાક્ટર ને કે છે સાહેબ મને તમે જે કહી આલો પ્રિસ્ક્રિપ્શન બનાવી પી જાય છું. પરોક્ષ જોખમ છે બધે, માઇલ્ડ છે જોખમ એટલે એના મને કાયમ ની મારી નાખે ને. તો પેલું જે કવતાર મારના તો અનંત અવતાર મારી નાખ. પ્રતિબંધ એટલે શું કે આપણે આશુભાઈ હસમુખભાઈ કે અમુક જગ્યાએ બહુ સરસ જોવા જેવી છે, આમ છે તેમ છે એટલે આપણે જઈએ જવાથી જોઈ નથી તો બધી વળગી નથી. જોઈએ એટલે મનમાં એમ થાય કે અહીં આવવા જેવું છે. પ્રતિબંધ થાય બાંધ્યું વસ્તુ તમારે જોવાની છે એની ફેરી બંધાવવાનું નથી તમારે. શું ત્યાં પ્રતિબંધ થયા જ કરે માં શું કરતા જૂના છૂટતા જાય નવા પ્રતિબંધ થયા જ કરે. અરે તમે પ્રતિબંધ ના થાય સ્વતંત્ર ને પ્રતિબંધ બે ઉડી ગયા. તમે વસ્તુ બોધે નહીં તમે સંભાળ નિકાલ કરી નાખો. શું કરો સંભાવે નિકાલ બાંધે નહી. એટલે દાદા જગ્યામાં જ કે વિચારમાં પણ એવું બધામાં આ તો અમારી આજ્ઞા આવી ને બધું તમારી ગેરંટી થઈ ગઈ. અમારી ગેરંટી એક મહાવિદ્ય ક્ષેત્ર ની ગેરંટી મોક્ષે જવાની. મોક્ષે ક્ષેત્ર મહાવિદ્ય ક્ષેત્ર બધું બીજું ક્ષેત્ર ઉભું થાય પણ ગમે તે ક્ષેત્રે જવા તો મોક્ષ થાય એવી જગ્યામાં જવાનું. તમને ફુવાય નહી તમારી લાઈન બંધ થઈ ગઈ. જગત આખું આર્થ જાન વાળું હોય જોવાય મહાવીર ક્ષેત્ર માં આપે ધ્યાન ખરા બધે જોવા જાવ તો આનું આ કકડાટ ત્યાં ફક્ત ફેરો એટલો કે ત્યાં છ થારો ચાલે છે નહીં પાંચમો ચાલે છે એટલે આપડે પછી મારી ના કરતો જે જેવું હતું હિન્દુસ્તાન આપણા દેશમાં એવું ત્યાં છે અને અત્યારે અહિયાં પાંચમા આરામ હતો અહીંયા આગળ મન મનમાં વિચારે જુદું કસ્તુરભાઈ મનમાં વિચારતો હોય જુદી જાતનું મોડે બોલતો હોય જુદી જાતનું અને વર્તન માં રાખતો હોય જુદી જાતનું તળ જુદું હોય કરું હોય ખરું લોકો ની જગતમાં એવું છે એવું જ મોડે બોલે ને એવું વર્તન કરે તો ક્રમિક માર્ગ પણ બને ક્રમિક માર્ગ અત્યારે બંધ થઈ ગયા છે એવું એટલે આ ક્રમ ઉભું થયું છે નાનો ભાઈ છે મારા હું કઉ છું તમારા કબૂલ કરે છે કે એવું મન વચ્ચે કઈ એકતા રહેતી નથી તમારા સંયમ છો ને કોશ ભર્યો પછી બહાર બૈરીઓ છોડી છોકરો છોડે એનો સંયમ નથી ઘણા કૂતરા છે ત્રણ વગર આપડી ભણ નહીં રહેતા રહે છે સર એનો અર્થ એ નથી એનો અર્થ મન વચ્ચે કયા ની એકતા હોય એટલે પ્રતિબંધ સમજ્યા નઈ તમને અમને અમને અપ્રતિબદ્ધ કહેવાય પ્રતિબદ્ધ કોઈ વસ્તુ અમે બોધે નહીં કે ભાઈ આ જગ્યા અહી અનુકૂળ આવી ગઈ એટલે ના અહીં જ જોઈશે એમ થયું ના હોય ક્ષેત્ર કાળ ભાવ થી કોઈ જગ્યા બાંધે નહી અને બંધન નહી થાય કોઈ વસ્તુ બાર આ જ જોઈ છે એવું ના હોય તેથી શ્રીમદ નિરંતર અપ્રતિબદ્ધ પણ વિચરે છે એવા જ્ઞાની પુરુષ અપ્રતિબદ્ધ પડે પ્રતિબદ્ધ કરનારી વસ્તુ હોય પણ એમને બાંધે નહી લોકોને બોધી દે તમને બોધે નહીં પણ દાદા આ દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ને ભાવ એ ચાર વસ્તુ ભેગી થાય તો એક જ્ઞાની પુરુષ નો તો ભેટો થાય ને હા તો જ ભેટો થાય તો એક ભેટો થાય પણ આ પ્રતિબદ્ધ પણ તમને હોવું રહે તમને બાંધે નહીં જો બાંધે બધા કેટલા અવતાર થાય દાદા જ્ઞાની નો ભેટો થયો હોય છતાં મોક્ષ ન મળે એવી કેવી પરિસ્થિતિ એમાં કેવો પ્રતિબંધ થયો હોય સ્વચ્છંદતા રહ્યા જ કરે એવું ખરું હોય એટલે જ્ઞાન ના લીધું હોય પણ ના લીધું એટલે સતત જ હોય મોક્ષ ના થાય દ્રષ્ટિ બદલાવી જોઈએ પણ દાદા મોક્ષ લેવા માટે જ્ઞાન ની એમ જરૂર જ છે એટલે લેવું જ પડે એવું પુરુષ હોય તો પોતે પોતાના વિશે કરે ક્યારે પણ કોઈ દાડો કરે નહી દવાનો દાખલો ના આપ્યો એ તો ખબર પડી દવાનું વાંચ્યું હતું ને અનંતકાળ સુધી જીવ નીચ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં પરંતુ જ્ઞાની ની આજ્ઞા નો આરાધક અંત મુહૂર્ત માં પણ કેવળ જ્ઞાન પામે એટલે અનંત કાળ સુધી પરિશ્રમ કરે નિજ સંદેહ એટલે સતન દે પછી પોતે બધા પામે પછી ગમે તે ગમે તેવો જીવ હોય તે પામે નહીં પણ અંત સમયે જ્ઞાની નું નહી, અંત સમયે જ્ઞાની પુરુષ મળવા જ જોઈએ. દ્રષ્ટિ બદલાવી જોઈએ. આ જે ભૌતિક દ્રષ્ટિ છે એ ભૌતિક દ્રષ્ટિમાં સુખ છે એવું માની બેઠો છે. ભૌતિકમાં એ દ્રષ્ટિ આખી ઉડી જઈ છે ને આત્મામાં સુખ છે એવી દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જોઈએ. દાદા પૂછે એવી દ્રષ્ટિ ઉત્પન્ન થઈ હોય તે જ્ઞાની પુરુષ એ વ્યક્તિને ના મળ્યો હોય તો મોક્ષ થાય? તમે જે જ્ઞાની માનો છો તે જ્ઞાની આપણે સૌ સંની માન્યતામાં ભેદ હોય છે, સમજે પડી? હા, ત્યાં મૂર્તિ એ હોય છે. ખાલી વાત કરી નથી ખબર આપકો શું કે છે એ કે છે મેં એ નથી ખબર એમ. જ્ઞાની માનેલા હોય હવે દરેક ની એમાં માન્યતા જુદી જુદી હોય એટલે એ જ્ઞાની ખરેખર જ્ઞાની છે કે નહી એથી ખબર પડે. જ્ઞાની તેનું નામ કેવાય? આ બેન કોને કેવાય? આપડે ચેક ભરી એક રોકડા રૂપિયા આપે તે નો બેંક કહેવાય. ઉધાર ના હોય એનું નામ બેંક કહેવાય. જ્ઞાની નો કોણ નામ કહેવાય? કે ઉધાર ના હોય, બધું રોકડું હોય. જો ઉધાર હોય તો તે ઉધારી આવે તો આપણું કલ્યાણ થાય નહી. જો ઉધાર્યા થી કલ્યાણ થાય નહી એનું ઠેકાણું નથી. આપણું કહેવાય એટલે રોકડું તમે જે માગો એ આપવા તૈયાર થાય. મારે મન જ્ઞાની કૃપાળું જેવું છે. શ્રીમદ રાજચંદ્ર કારણ કે એમનું બધું રોકડું છે. એમ કે છે કે મારા મને જ્ઞાની શ્રીમદ રાજચંદ્ર છે એમ. કૃપાળું દેવ રોકડું આપે છે અને એ રોકડું આપે છે એમ. એ રોકડું ફળ આપે છે એમ. તો કલદાર સિંહ ની માલમ પડે શું કહ્યું?